श्री नारद पुराण उत्तर भाग अध्याय 173। मोहिनीनु बधा तीर्थों में फरीने यमुना में प्रवेश पूर्वक दसमी तिथि अंत भाग में स्थित थव तथा नारद पुराण ना पाठ ने श्रवण नो महिमा। ऋषि बोलिया, हे सुतजी, तमे भगवान श्रीकृष्ण अमृतमय चरित्र नु वर्णन कर्यु अने ते अमे सांभळ्यु तेथी अमारी कृपा थी अमे बधा कृतार्थ थई गया। वसुना ब्रह्मलोक चाल्या गया पछी ब्रह्मपुत्री मोहिनीए पछी क्यू क्यू कार्य कर्यु ए अमने कहेवानी कृपा करो। सुतजीए कह्यु, महर्षियो, तमे बधा मोहिनीनु शुभ चरित्र सांभळो। विप्रवर वसुए जे प्रमाणे उपदेश आप्यो हतो तेज प्रमाणे विधिपूर्वक तीर्थयात्रा करवा माटे ब्रह्मपुत्री मोहिनी गंगाजीना तट पर गई। त्यां जईने तेणे गंगा वगैरे तीर्थों में स्नान करीने बधुं कार्य विधिपूर्वक संपन्न कर्युं अने प्रसन्नतापूर्वक तेणे त्यांना ब्राह्मणोनो सत्संग कर्यो। पुरोहित वसुए जे तीर्थनी जेवी गति जेवी विधि कही हती ते प्रमाणे तेनुं सेवन करती रहीने ते तीर्थाटन करवा लागी। ते तीर्थों में जईने विष्णु आदि देवताओंनी पूजा करती अने ब्राह्मणोने नाना प्रकारना दान आपती हती। गयामां जईने तेणे पतिने विधिपूर्वक पिंडदान कर्युं। पछी काशीमां विश्वनाथजीनी पूजा करीने ते पुरुषोत्तम क्षेत्रमां गई ज्यां त्यां जगन्नाथजीनो प्रसाद भोजन करी शरीरने शुद्ध करीने ते लक्ष्मण पर्वत पर गई। त्यां विधिपूर्वक लक्ष्मणजीनी पूजा करीने सेतु तीर्थमां जईने तेणे रामेश्वर शिवनुं पूजन कर्युं अने महेन्द्र पर्वत पर जईने भृगुनंदन परशुरामनी वंदना करी। त्यार पछी शिवजीना क्षेत्र गोकर्णमां जईने गोकर्णनाथ भगवान शिवजीनु पूजन कर्यु। ब्राह्मणों त्यार पछी तेणे श्रेष्ठ द्विजोनी साथे प्रभास जवा प्रस्थान कर्यु ने त्यां स्नान करीने देवताओं वगैरेनु तर्पण कर्या पछी ते तीर्थनी यात्रा पूरी करीने द्वारकामां भगवान श्रीकृष्णना दर्शन कर्या। त्यार पछी ते कुरुक्षेत्रमां गई त्यां पण विधिपूर्वक यात्रा संपन्न करीने महाराणी मोहिनीए गंगा द्वार जवा प्रस्थान कर्यु अने ते तीर्थमां शास्त्रोक्त विधिथी स्नान दान वगैरे कार्य कर्या। त्यार पछी कामोदाना दर्शन अने नमस्कार करीने ते बहु ज प्रसन्नता साथे बद्रिकाश्रम तीर्थमां गई। त्यां नरनारायण ऋषिनी पूजा करीने तेणे बहु उतावळथी कामाक्षी देवीना दर्शन करवा माटे त्यांनी यात्रा करी। ते तीर्थमां सिद्धनाथने प्रणाम करीने आदि यात्रा पूर्ण करीने त्यांथी ते अयोध्या आवी। ત્યાં સરયુમાં સ્નાન કરીને તેણે વિધિપૂર્વક સીતાપતિ શ્રી રામચંદ્રજીની પૂજા કરી અને ત્યાંથી મધ્યયાત્રા પ્રારંભ કરીને તે અમરકંટક પર્વત પર ગઈ। ત્યાં નર્મદાના સ્ત્રોતની સમીપ ઓમકારેશ્વર મહાદેવની પૂજા સેવા અને દર્શન કરીને મોહિનીએ માહિષ્મતીપુરની યાત્રા કરી। ત્યાંના ત્રંબકેશ્વરનું પૂજન કરીને તે ત્રિપુષ્કર તીર્થમાં આવી। ત્રણેય પુષ્કરોમાં વિધિપૂર્વક અનેક પ્રકારના દાન આપીને તે શ્રેષ્ઠ તીર્થ મથુરાપુરીમાં ગઈ। ત્યાં 20 યોજનની આંતરિક યાત્રા સંપન્ન કરીને મથુરાપુરીની પરિક્રમા પછી તેણે 4 વ્યૂહોના દર્શન કર્યા। ત્યાર પછી 20 તીર્થોમાં સ્નાન કરીને ફરીથી પ્રદક્ષિણા કરી ત્યાં મથુરાના બ્રાહ્મણોને સમસ્ત અલંકારોથી અલંકૃત 10,000 ગાયો દાનમાં આપી અને તેમને ઉત્તમ અન્ન ભોજન કરાવીને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા પછી વિદાય કર્યા। પછી તે યમુના કિનારે જઈને તે પાપનાશીની યમુના દેવીના જળમાં સમાઈ ગઈ અને તે આજ સુધી નીકળી નથી। તેણે દસમી તિથિના અંતિમ ભાગમાં પોતાનું આસન જમાવી દીધું। જો સૂર્યોદય સમયે એકાદશીનો દસમી સાથે વેદ હોય તો સ્મૃતિ અનુસાર ચાલનારા ગૃહસ્થની પાસે જઈને તેમના વ્રતને દૂષિત કરી દે છે। આ પ્રમાણે અરુણોદયકાળમાં દસમી વેદ હોય તો વૈષ્ણવોની પાસે જઈને તે તેમના વ્રતને દૂષિત કરે છે। તેથી બ્રાહ્મણો, જે મનુષ્ય મોહિનીના વેદથી રહિત એકાદશીએ ઉપવાસ કરીને દ્વાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે અવશ્ય વૈકુંઠ ધામમાં જાય છે। વિપ્રવરો, આ પ્રમાણે મેં મોહિનીનું ચરિત્ર કહ્યું। નારદ પુરાણનો ઉત્તર ભાગ ભોગ તથા મોક્ષપ્રદ છે એમ તમને સંભળાવી દીધો। એમાં પદ પદ પર મનુષ્યો માટે ભગવાન શ્રી હરિની ભક્તિનું સાધન બતાવ્યું છે। જે મનુષ્ય ભક્તિભાવથી આનું શ્રવણ કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે। બધા પુરાણોનું આ સનાતન બીજ છે। દ્વિજવરો. આ પુરાણમાં પરમ બુદ્ધિમાન પરાશર નંદન વ્યાસજીએ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. નારદીય પુરાણ અલૌકિક ચરિત્રોથી ભરપૂર છે. વ્યાસજીએ મને કહ્યું હતું કે ગમે તે વ્યક્તિને આનો ઉપદેશ કરવો નહીં. પૂર્વકાળમાં મહાભાગ સનકાદિ મુનિઓએ વિદ્વાન નારદજી સમક્ષ આ પુરાણ સંહિતા પ્રકાશિત કરી હતી. હંસરૂપી ભગવાન શ્રી હરિએ જ્યારે શાશ્વત બ્રહ્મનો ઉપદેશ કર્યો હતો તે સમયે એમણે આ સનકાદિને વિસ્તૃત વિજ્ઞાનયુક્ત આ નારદ પુરાણનો પણ ઉપદેશ કર્યો હતો. તે જ આ નારદ પુરાણ છે જેને અધ્યાત્મદર્શી સાક્ષાત ભગવાન નારદે મુનિવર વેદવ્યાસજીને રહસ્ય સહિત સંભળાવ્યું હતું. હવે મેં આ રહસ્યમય પુરાણને તમારી સમક્ષ પ્રકાશિત કર્યું છે. પૃથ્વી પર આ પરમ દુર્લભ છે જે મનુષ્ય સદા આનું શ્રવણ અને પાઠ કરે છે એમના માટે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ કરનારા છે. આના પાઠ અથવા શ્રવણથી બ્રાહ્મણ વેદોનો જ્ઞાતા બની જાય છે, ક્ષત્રિય વિજયી થાય છે, વૈશ્ય ધનધાન્યથી સંપન્ન થાય છે તથા શુદ્ર સર્વ પ્રકારના દુઃખોથી છૂટી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વેપાયને આ સંહિતાનું સંપાદન કર્યું છે. આ પુરાણ સાંભળવાથી સર્વ સંશયનું નિવારણ થઈ જાય છે. મોક્ષ આપનારું છે. બ્રાહ્મણો નિમિષારણ્ય પુષ્કર ગયા મથુરા દ્વારા નરનારાયણશ્રમ કુરુક્ષેત્ર નર્મદા તથા પુરુષોત્તમ ક્ષેત્ર વગેરે પુણ્ય ક્ષેત્રોમાં જઈને જે મનુષ્ય હવિષ્યાન ભોજન અને ભૂમિશયન કરીને અનાસક્ત અને જીતેન્દ્રિય ભાવથી આ સંહિતાનો પાઠ કરે છે તે ભવસાગરથી મુક્ત થઈ જાય છે. જેમ વ્રતોમાં એકાદશી, નદીઓમાં ગંગા, વનોમાં વૃંદાવન, ક્ષેત્રોમાં કુરુક્ષેત્ર, પુરીઓમાં કાશીપુરી, તીર્થોમાં મથુરા તથા સરોવરોમાં પુષ્કર શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે સમસ્ત પુરાણોમાં નારદ પુરાણ શ્રેષ્ઠ છે. ગણેશજીના ભક્ત, સૂર્યદેવતાના ઉપાસક, વિષ્ણુ ભક્ત, શક્તિ ઉપાસક તથા શિવ ભક્ત અને સકામ અથવા નિષ્કામ આ બધા આ પુરાણના અધિકારી છે. સ્ત્રી હોય કે પુરુષ, તે જે કામનાનું ચિંતન કરતો રહીને આ પુરાણને સાંભળે અથવા સંભળાવે છે તેની મનોવાંછિત બધી કામનાઓ પૂર્ણ થાય છે. નારદીય પુરાણના ઊંડા અભ્યાસથી રોગી મનુષ્ય રોગમુક્ત થઈ જાય છે. ભયભીત હોય તે નિર્ભય થઈ જાય છે અને વિજયની કામના હોય તે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. જે સૃષ્ટિના પ્રારંભમાં રજોગુણ દ્વારા વિશ્વની રચના કરે છે, મધ્યમાં સત્વગુણ દ્વારા એનું પાલન કરે છે અને અંતમાં તમોગુણ દ્વારા જગતનો સંહાર કરે છે તે સર્વાત્મા પરમેશ્વરને નમસ્કાર છે. જેમણે ઋષિ મુનિ સિદ્ધ લોકપાલ તથા બ્રહ્મા વગેરે પ્રજાપતિઓની રચના કરી છે તે બ્રહ્માત્માને નમસ્કાર છે. જ્યાંથી વાણી નિવૃત્ત થઈ જાય છે અને જ્યાં સુધી મન પહોંચતું નથી તે જ રૂપરહિત સચ્ચિદાનંદ ઘન પરમાત્માનું સ્વરૂપ જાણવું જોઈએ, જેમની સત્યતાથી આ જગત સત્ય જેવું પ્રતીત થાય છે. જે નિર્ગુણ તથા અજ્ઞાંધકારથી પર છે તે વિચિત્ર રૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું. જે અજન્મા પરમાત્મા આદિ મધ્ય અને અંતમાં પણ એક અને અવિનાશી હોવા છતાં નાના રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છે તે નિરંજન ભગવાનની હું વંદના કરું છું. જે નિરંજન પરમાત્માથી આ ચરાચર જગત ઉત્પન્ન થયું છે, જેનામાં એ સ્થિત છે અને જેમાં એનો લય થાય છે તે જ સત્ય તથા અદ્વૈત જ્ઞાન છે. એમને જે શિવભક્તો શિવ કહે છે અને સાંખ્યવેતા વિદ્વાન પ્રધાન કહે છે, બ્રાહ્મણ યોગી જેમને પુરુષ કહે છે, મીમાંસકો કર્મ માનીને જેની ઉપાસના કરે છે, વૈશેષિક મત ધરાવતા જેમને વિભવ અને શક્તિ ઉપાસકો જેમને ચિન્મય આધ્યાશક્તિ કહે છે, નાના પ્રકારના રૂપ અને ક્રિયાઓના અંતિમ આશ્રય તે અદ્વિતીય બ્રહ્માની વંદના કરું છું. શિવમ સેવા વદનત્યેન પ્રધાનમ સાંખ્યવેદિનઃ યોગિનઃ પુરુષમ વિપ્રાહ કર્મ મીમાંસકા જના વિભુમ વૈશેષિકાધ્યાશ્વ છંકિત શક્તિ ચિંતકાઃ બ્રહ્મા દ્વિતીયમ તદ્વંદે નાના રૂપ ક્રિયાસ્પંદમ. નારદ પુરાણ ઉત્તર ભાગ 82માં શ્લોકના 82માં અધ્યાયના 56-57 શ્લોક સંખ્યા. આ સંસ્કૃત પ્રમાણે અધ્યાય હતો 82. ભગવાનની ભક્તિ મનુષ્યોને ભગવત સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારી છે. તેને પ્રાપ્ત કરીને પશુ સિવાય બીજો કોણ હશે જે બીજા કોઈ લાભની ઈચ્છા કરતો હોય? બ્રાહ્મણો જે મનુષ્ય ભગવાનથી વિમુખ થઈને સંસારમાં આસક્ત થાય છે તેમને સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાયથી આ ભવરૂપી ઘોર વનમાંથી છુટકારો મળતો નથી. વિપ્રવર, સાધુ પુરુષ ઉત્તમ આચરણવાળા સર્વના સુહૃદ તથા દિનજનો પર કૃપાળુ હોય છે, તેઓ પોતાના શરણાગતનો ઉદ્ધાર કરી દે છે. મુનિઓ, સંસારમાં તમે લોકો સાધુ પુરુષો દ્વારા સન્માનને યોગ્ય અને ધન્ય છો, કેમ કે તમે ભગવાન વાસુદેવની કીર્તિનું વારંવાર ગાન એટલે કે સેવન કરો છો. તમે સમસ્ત કારણોના પણ કારણ તથા જગતનું મંગળ કરનારા સાક્ષાત ભગવાન શ્રી હરિનું મને સ્મરણ કરાવ્યું છે, તેથી હું પણ ધન્ય અને અનુગ્રહિત છું. ઓમ. ઉત્તર ભાગ સમાપ્ત. શ્રી નારદ પુરાણ, શ્રી નારદ મહાપુરાણ સમાપ્ત. અત્રે જે આપણે અનુકમનિકા પ્રમાણે કુલ 173 અધ્યાય નારદ પુરાણના ગુજરાતી ભાષાંતરમાં છે તેનું સમાપન કર્યું છે, એટલે કુલ ભાષાંતરથી આપણે નારદ પુરાણ આજે પૂર્ણ થાય છે. નારદ પુરાણને આ સંક્ષિપ્ત આવૃત્તિ ગીતા પ્રશ્ન છે તે આજે પૂર્ણ થાય છે. આપણે નારદ પુરાણ બાદ સર્વે શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. નારદ ભગવાનની જય. બ્રહ્માજીની જય. શ્રીકૃષ્ણ ભગવાનની જય.